શ્રીમદ્ ભાગવત નવમો સ્કંધ બારમો અધ્યાય ઈશ્વાકુ વંશના શેષ રાજાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, કુશનો પુત્ર અતિથિ થયો, તેનો નિષદનો નભનો પુંડરિક અને પુંડરિકનો પુત્ર ક્ષેમ ધનવા થયો. ક્ષેમ ધનવાનો દેવાનિકનો અનિહનો પારિયાત્રીનો બલસ્થલનો પુત્ર વ્રજનાભ. આ વ્રજનાભ સૂર્યનો અંશ હતો. વ્રજનાભથી ખગણથી વિદ્રુતિથી હિરણ્યનાભની ઉત્પત્તિ થઈ. જે જેમિનીનો શિષ્ય અને યોગાચાર્ય હતો. કૌશલ દેશવાસી યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેમની શિષ્યતા સ્વીકારીને તેમની પાસેથી અધ્યાત્મ યોગનું શિક્ષણ ગ્રહણ કર્યું હતું. તે યોગ હૃદયની ગ્રંથિને ખોલી નાખનારો અને પરમ સિદ્ધિ આપનારો છે. હિરણ્યનાભનો પુષ્યનો ધ્રુવસંધિનો સુદર્શનનો અગ્નિવર્ણનો શીઘ્ર અને શીઘ્રનો પુત્ર થયો મરુ. મરુએ યોગ સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી અને તે આજે પણ કલાપ નામના ગામમાં રહે છે. કલયુગના અંતમાં સૂર્યવંશ નષ્ટ થઈ જતા તે સૂર્યવંશને આગળ ચલાવશે. મરુથી પ્રસુશ્રુત તેનાથી સંધિ અને સંધિથી અમરષણનો જન્મ થયો. અમરષણનો મહસ્વાન અને મહસ્વાનનો વિશ્વ સાહવ. વિશ્વસાહવનો પ્રસેનજીતનો તક્ષકનો પુત્ર બૃહદબલ થયો. પરીક્ષિત, આ જ બૃહદબલને તમારા પિતા અભિમન્યુએ યુદ્ધમાં મારી નાખ્યો હતો. પરીક્ષિત, ઈશ્વાકુ વંશના આટલા રાજાઓ થઈ ચૂક્યા છે, હવે પછી થનારા રાજાઓના સંબંધમાં સાંભળો. બૃહદબલનો પુત્ર થશે બૃહદરણનો ઉરુક્રિય. તેનો વત્સવૃદ્ધનો પ્રતિવ્યોમનો ભાનુ અને ભાનુનો પુત્ર થશે સેનાપતિ દિવાક. દિવાકનો વીર સહદેવનો બૃહદશ્વનો ભાનુમાનનો પ્રતિકાશ્વનો પુત્ર સુપ્રતિકનો મરુદેવનો શુનક્ષત્રનો પુષ્કરનો અંતરિક્ષનો સુતપા અને તેનો પુત્ર થશે અમિત્રજીત. અમિત્રજીતથી બૃહદરાજથી બરહીથી કૃતંજનથી રણંજય અને તેનાથી સંજય થશે. સંજયનો શાક્ય, તેનો શુદ્રોદનો લાંગલનો પ્રસેનજીત અને પ્રસેનજીતનો પુત્ર શુદ્રક થશે. શુદ્રકથી રણકથી સુરત અને સુરતથી આ વંશના અંતિમ રાજા સુમિત્રનો જન્મ થશે. આ બધા બૃહદબલના વંશધર હશે. ઈશ્વાકુનો આ વંશ સુમિત્ર રાજા સુધી ચાલશે. ત્યાર પછી કલયુગમાં આ વંશ સમાપ્ત થઈ જશે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે. पारमहंस्याम संहितायाम नवम स्कंधे इक्ष्वाकुवंश वर्णन नाम द्वादशो अध्याय। नवमा स्कंध अंतर्गत इक्ष्वाकुवंश वर्णन नामनो बारमो अध्याय समाप्त। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।